શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 78 બ્રહ્મ વૈવર્ત પુરાણનો પરિચય તથા તેનો પાઠ શ્રવણ અને દાન વગેરેનો મહિમા. બ્રહ્માજી કહે છે, હે વત્સ, સાંભળો, હવે હું તમને 10મા બ્રહ્મ વૈવર્ત પુરાણનો પરિચય આપું છું, જે વેદ માર્ગનો સાક્ષાત્કાર કરવાનું છે. જ્યાં દેવર્ષિ નારદે પ્રાર્થના કરવાથી ભગવાન સાવરણીએ સંપૂર્ણ પુરાણોથી વિષયનો ઉપદેશ કર્યો હતો. આ પુરાણ અલૌકિક તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સારભૂત છે. એના પાઠ અને શ્રવણથી ભગવાન વિષ્ણુ અને શિવમાં ભક્તિ જાગે છે. એ બંનેમાં ભેદ સિદ્ધિને માટે આ બ્રહ્મ વૈવર્ત પુરાણનો ઉપદેશ કર્યો છે. મેં રથાંતર કલ્પનું જે વૃત્તાંત કહ્યું હતું, તેને જ વેદવેતા વ્યાસે સંક્ષિપ્ત કરીને સતકોટી પુરાણમાં કહ્યું છે. વ્યાસજીએ બ્રહ્મ વૈવર્ત પુરાણના 4 ભાગ કર્યા છે. એમના નામ છે બ્રહ્મખંડ, પ્રકૃતિખંડ, ગણેશખંડ અને શ્રીકૃષ્ણખંડ. આ 4 ખંડોથી યુક્ત આ પુરાણ 18,000 શ્લોકોનું છે. એમાં સુત અને મહર્ષિઓના સંવાદમાં પુરાણનો ઉપક્રમ છે. એમાં પહેલું પ્રકરણ સૃષ્ટિ વર્ણનનું છે, પછી નારદ અને મારા મહાન વિવાદનું વર્ણન છે, જેમાં બંનેનો પરાભવ થયો હતો, હે મરીચે. પછી નારદનું શિવલોક ગમન અને ભગવાન શિવ પાસેથી નારદ મુનિને જ્ઞાન પ્રાપ્તિનું કથન છે. ત્યાર પછી શિવજીના કહેવાથી જ્ઞાન લાભ માટે સાવરણીના સિદ્ધો દ્વારા સેવિત આશ્રમમાં જે પરમ પુણ્યમય તથા ત્રિલોકને આશ્ચર્યમાં નાખનારો હતો, ત્યાં નારદજીના જવાની વાત કહેવામાં આવી છે. આ બ્રહ્મખંડ છે, જે સાંભળવાથી સર્વ પાપોનો નાશ કરી દે છે. ત્યાર પછી શ્રીકૃષ્ણ મહાત્મય તથા નાના પ્રકારના આખ્યાન અને કથાઓ છે. પ્રકૃતિની અંશભૂત કલાઓના મહાત્મય અને પૂજન વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકૃતિ ખંડ છે, જેનું શ્રવણ કરનારને ઐશ્વર્ય પ્રદાન કરે છે. ત્યાર પછી ગણેશ જન્મ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો છે. પાર્વતી દ્વારા પુણ્યક નામક મહાવ્રતના અનુષ્ઠાનની એમાં ચર્ચા છે. ત્યાર પછી કાર્તિકેય અને ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો એનું વર્ણન છે. ત્યાર પછી કાર્તવીર્ય અર્જુન અને જમદગ્નિ નંદન પરશુરામજીના અદ્ભુત ચરિત્રનું વર્ણન છે. પછી ગણેશ અને પરશુરામ વચ્ચે જ મહાન વિવાદ થયો હતો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગણેશખંડ છે, જે સર્વ વિઘ્નોનો નાશ કરનારો છે. ત્યાર પછી શ્રીકૃષ્ણ જન્મ વિશે પ્રશ્ન તથા તેમના જન્મની અદ્ભુત કથા છે. પછી ગોકુળ ગમન અને પૂતના વગેરેના બધાની અદ્ભુત કથા છે. ત્યાર પછી શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થા અને કુમારાવસ્થાઓની વિવિધ લીલાઓનું વર્ણન છે. રહસ્યમાં રાધાની સાથે તેમની ક્રીડાનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી અક્રૂરજીની સાથે શ્રીકૃષ્ણના મથુરા ગમનની કથા છે. કંસ વગેરેનો વધ થઈ ગયા બાદ શ્રીકૃષ્ણના દ્વિજોચિત સંસ્કારનો ઉલ્લેખ છે. પછી કાશ્ય ગોત્રોત્પન્ન સાંદિપની મુનિ પાસે તેમના વિદ્યાગ્રહણની અદ્ભુત કથા છે. ત્યાર પછી કાલ યવનનો વધ, શ્રીકૃષ્ણનું દ્વારકા ગમન તથા ત્યાં તેમના દ્વારા કરવામાં આવેલી નરકાસુર વગેરેના વધની અદ્ભુત લીલાઓનું વર્ણન છે. હે બ્રહ્મન, આ શ્રીકૃષ્ણ ખંડ છે, જે વાંચવા, સાંભળવા, ધ્યાન કરવા, પૂજા કરવા અથવા નમસ્કાર કરવાથી પણ મનુષ્યના સંસાર દુઃખનો નાશ કરે છે. વ્યાસજી દ્વારા વર્ણવેલા આ પ્રાચીન અને અલૌકિક બ્રહ્મવિવત પુરાણનો પાઠ અથવા શ્રવણ કરનાર મનુષ્ય જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા ભયંકર સંસાર સાગરથી મુક્ત થઈ જાય છે. જે આ પુરાણને લખીને માઘની પૂર્ણિમાએ પ્રત્યક્ષ ધેનુ એટલે ગાયની સાથે દાન કરે છે, તે અજ્ઞાન બંધનથી મુક્ત થઈને બ્રહ્મલોકને પ્રાપ્ત કરી લે છે. જે આ વિષય સૂચિને વાંચે અથવા શ્રવણ કરે તો તે પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. અધ્યાય 78 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.